سورة انفال بسم الله الرحمن الرحيم شروع کرو چھو رحمان ان رحیم اللہ نا نام تھی يسألونك عن الأنفال قل الأنفال لله والرسول فاتقوا الله وأصلحوا ذات بينكم وأطيعوا الله ورسوله તમારાથી અનફાલ યાની કે ગનિમત અને એ બધા માલ જેનો કોઈ ખાસ ધણી ન હોય બારામાં સવાલ પૂછે છે. કહી દ્યો, અનફાલ ખુદા અને રસૂલ માટે ખાસ છે, એટલે ખુદાના હુકમની નાફરમાનીથી બચો અને પરહેઝ કરો. અને જે ભાઈઓ આપસમાં લડી રહ્યા છે તેઓમાં સમાધાન કરાવો અને ખુદા તથા તેમના પૈગંબરની તાબેદારી કરો જો ઈમાન રાખતા હો. وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ. مومن فقط એ લોકો છે કે જ્યારે ખુદાનું નામ લેવામાં આવે તો તેઓના દિલ ડરવા લાગે છે અને જ્યારે તેઓ સામે તેની આયતો પડવામાં આવે તો તેઓનું ઈમાન વધી જાય છે અને તેઓ ફકત પોતાના પાલનહાર પર ભરોસો કરે છે. તેઓ જેઓ નમાઝ કાયમ કરે છે અને જે કંઈ તેઓને આપ્યું છે તેમાંથી ખર્ચ કરે છે. સાચા મોમિન એ લોકો છે જેઓના માટે તેઓના પરવરદિગારની પાસે દરજ્જાઓ છે અને તેઓ માફી અને બક્ષિસ છે અને આરોપ તેમજ ખામી વગરની રોજી છે. બદરના માલે ગનિમત બાબતે તમારામાંથી અમુકનો અણગમો નાપસંદગી એવી છે કે જાણે ખુદાએ તને તારા ઘરમાંથી સત્ય સાથે બહાર યાની કે બદરના મેદાન તરફ કાઢ્યો. જ્યારે કે મોમિનોનું એક ટોળું એક ગિરોહ તેને પસંદ કરતું નહોતું, પરંતુ તેનું પરિણામ એક ખુલ્લી જીત હતી. જો કે તેઓ જાણતા હતા કે આ ખુદાનો હુકમ છે, તો પણ તેઓ તારાથી ચર્ચા કરતા હતા. ડર અને ચિંતાએ તેઓને એવી રીતે ઘેરી લીધા હતા કે જાણે તેઓને મોતની તરફ લઈ જવામાં આવી રહ્યા છે ને જાણે તેઓ તેને પોતાની આંખે જોઈ રહ્યા છે. وتودون أن غير ذات الشوكة تكون لكم ويريد الله أن يحب يحق الحق بكلماته ويقطع دابر الكافرين. અને એ સમયને યાદ કરો જ્યારે ખુદાએ તમારાથી વાયદો કર્યો કે કુરૈશના વેપારી કાફલા અને તેઓનું લશ્કર એ બે જમાતોમાંથી તમારા માટે એક હશે ને તમે તેઓ પર જીત મેળવશો. પણ ખુદા ચાહે છે કે પોતાની જબાનથી હકને તાકાત આપે ને ન માનનારાઓનું ઇનકાર કરનારાઓનું મૂળ કાપી નાખે, યાની કે કુરૈશના લશ્કર સાથે તમારો ભેટો કરાવ્યો. જેથી હક સાબિત થઈ જાય અને જૂઠ નાશ પામે. જો કે ગુનેગાર તેને પસંદ ન કરતા હોય અને તેનાથી નાપસંદગી રાખતા હોય. એ સમયને યાદ કરો, યાની કે એ સમય જ્યારે ખૂબ જ ચિંતાની હાલતમાં બદ્રના મેદાનમાં પોતાના પરવરદિગારથી તમે મદદ માંગી રહ્યા હતા અને તેણે તમારી ઈચ્છા પૂરી કરી દીધી ને કહ્યું કે હું તમારી 1000 એવા ફરિશ્તાઓથી મદદ કરીશ જે એકની પાછળ એક આવી રહ્યા હશે. પણ ખુદાએ આ ફકત તમારી ખુશી અને તમારા સંતોષ માટે કર્યું, નહીતર ખુદાના તરફથી મદદ વગર કામયાબી નથી. ખુદા બધી તાકાતોમાં સૌથી વધારે તાકાતવાળો ને હકીમ છે. એ સમયને યાદ કરો જ્યારે ઊંઘે, જે આરામ અને શાંતિનું કારણ હતી, ખુદાના તરફથી તમને ઘેરી લીધી ને આકાશ પરથી તમારા પર પાણી ઉતારવામાં આવ્યું કે તેનાથી એ તમને પાક કરે ને શૈતાનની ગંદગી તમારાથી દૂર કરે, તેમજ તમારા દિલોને મજબૂત કરે ને તમને અડગ ને મક્કમ બનાવી દે. એ સમયને યાદ કરો જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી કરી કે હું તમારી સાથે છું. જે લોકો ઈમાન લાવ્યા છે તેઓને મજબૂત રાખો. હું જલ્દી જ ઇનકાર કરનારાઓના દિલમાં ડર નાખી દઈશ. ઘા દુશ્મનોની ગરદનોની ઉપર મારો અને તેઓના હાથ પગ ભાંગી નાખો. આ એ કારણો છે કે તેઓએ ખુદા અને તેના પૈગંબરથી દુશ્મની કરી છે અને જે પણ ખુદા અને તેના પૈગંબરની દુશ્મની કરશે. ખુદા સખત સજા આપનારો છે. આ દુનિયાની સજા ચાખો અને ન માનનારાઓ માટે તો જહન્નમની આગની સજા બીજી દુનિયામાં હશે. એ ઈમાનવાળાઓ, જ્યારે જંગમાં અલ્લાહનો ઇનકાર કરનારાનો સામનો કરો તો પીઠ ન ફેરવો. અને જે શખ્સ ત્યારે તેઓથી પીઠ ફેરવશે સિવાય એ કે તેનો મતલબ રણથી પાછા ફરી નવો હુમલો કરવાનો હોય અથવા મુજાહિદોને ગિરોહને મળવાનો ન હોય, તો આવો શખ્સ ખુદાના ગઝબમાં પકડાઈ જશે અને તેનું રહેઠાણ જહન્નમ છે અને એ કેવી ખરાબ જગ્યા છે. એ તમે નહોતા જેઓએ તેઓને કત્લ કર્યા, બલકે ખુદાએ તેઓને કત્લ કર્યા છે. અને એ પૈગંબર એ તમે નહોતા કે જેણે તેઓના મોં પર ધૂળ નાખી, બલકે ખુદાએ નાખી હતી અને ઈચ્છતો હતો કે તે મોમિનોને આવી રીતે સારી રીતે અજમાવી લે. અને ખુદા સાંભળવા વાળો ને જાણવા વાળો છે. મોમિનો અને ખુદાનો ઇનકાર કરનારાઓની કિસ્મત આ જ હતી જે તમે જોઈ લીધી. અને ખુદા ન માનનારના કાવતરાઓને કમજોર કરવા વાળો છે. જો તમે જીત અને કામયાબી ચાહતા હો તો જે તમારા તરફ આવેલી છે, અને જો ખિલાફ થવાથી બચો તો તમારા માટે સારું છે, અને જો ફરી જશો તો અમે પણ પાછા ફરી જશું. અને જો તમારી વિરુદ્ધતા ચાલુ રાખશો તો અમે તમને દુશ્મનની સામે કરશું, અને તમારો ગિરોહ, તમારી જમાત ગમે તેટલી મોટી કેમ ન હોય, એ તમને ખુદાની મદદથી બેપરવા નથી કરી શકતી અને મોમિનોની સાથે છે. એ ઈમાન લાવનારાઓ, ખુદા અને તેના રસૂલની ઇતાઅત કરો અને તેનાથી મોઢું ન ફેરવો, જ્યારે કે તમે તેની વાતો સાંભળો છો. અને એ લોકો જેવા ન બની જાઓ જેઓ કહેતા હતા અમે સાંભળ્યું છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા ન હતા. જમીન પર ચાલનારાઓમાંથી ખુદાની નજદીક સૌથી ખરાબ એ મૂંગા ને બહેરા લોકો છે કે જે અક્કલ અને વિચાર નથી રાખતા. અને જો ખુદા તેઓમાં કોઈ ભલાઈ જાણત તો સત્ય વાત તેઓના કાનો સુધી પહોંચાડત. પણ તેઓની અત્યારની હાલતમાં જો સત્ય તેઓના કાનો સુધી પહોંચાડે છે તો તેઓ તેનો વિરોધ કરે છે અને મોઢું ફેરવી લે છે. એ ઈમાનવાળાઓ, ખુદા અને પૈગંબરની દાવત કબૂલ કરો. જ્યારે તેઓ તમને એવી વસ્તુ તરફ બોલાવે જે તમારી જિંદગીનું કારણ હોય, જાણી લ્યો કે ખુદા ઇન્સાન અને તેના દિલ વચ્ચે આવી જાય છે અને એ કે તમે બધા કયામતમાં તેના પાસે ભેગા થશો. અને એ ફિતનાથી ડરો જે માત્ર તમારા જાલિમોને નહીં પહોંચે બલકે બધાને સમાવી લેશે, કેમ કે બીજાઓએ ચૂપકીદી અપનાવી હતી. ને જાણી લ્યો કે ખુદા આકરી સજા કરનાર છે. અને એ સમય યાદ કરો જ્યારે તમે જમીનના પટ પર એક નાનો ટૂંકો અને કમજોર જમાત હતા, ત્યાં સુધી કે તમે ડરતા હતા કે ક્યાંક લોકો તમને ન લઈ જાય. પણ તેણે તમને આશરો આપ્યો, તમારી મદદ કરી અને તમને પાક રોજીથી નવાજ્યા. તેની નેમતોનો એહસાન માનો. એ ઈમાનવાળાઓ, ખુદા અને રસૂલથી વિશ્વાસઘાત ન કરો, યાની કે દગો ન કરો, અને પોતાની અમાનતોમાં ખયાનત ન કરો. જ્યારે કે તમે જાણો છો ને જાણી લ્યો કે તમારો માલ અને ઔલાદ અજમાઈશનું સાધન છે અને ખુદાને ત્યાં તેઓ માટે મહાન બદલો છે, યાની કે જેઓ પરીક્ષામાં પાસ થાય છે. يُكَفِّرُ عَنكُم سَيِّئَاتِكُمْ وَيَغْفِرُ لكم والله ذو الفضل العظيم. اي ایمان લાવનારાઓ જો તમે ખુદાના હુકમની નાફરમાનીથી ડરો તો તે તમારા માટે સાચું અને જૂઠું અલગ અલગ કરી દેશે, યાની કે તમને એવા રોશન દિલની આંખ આપશે કે તમે સાચા અને જૂઠાને પારખી શકો, ને તમારા ગુનાહોને ઢાંકી દેશે ને તમને બક્ષી આપશે, અને તે મહાન દયાળુ અને બક્ષિશનો માલિક છે. એ સમય યાદ કરો જ્યારે અલ્લાહનો ઇનકાર કરનારાઓ કપટબાજી રચી રહ્યા હતા કે તને કેદ કરી લે અથવા કતલ કરી નાખે અથવા મક્કાથી કાઢી મૂકે. તેઓ વિચારી રહ્યા હતા ને કાવતરું ઘડી રહ્યા હતા, ને ખુદા પણ પ્રોગ્રામ ઘડી રહ્યો હતો, ને ખુદા શ્રેષ્ઠ ઇલાજ કરનાર છે. અને જ્યારે અમારી આયતો તેઓની સામે પડવામાં આવે છે તો કહે છે અમે સાંભળ્યું, યાની કે કોઈ ઇમ્પોર્ટન્ટ વાત નથી, અમે પણ ઈચ્છીએ તો આવી વાતો કરી શકીએ છીએ. આ તો વીતી ગયેલા લોકોની વાર્તાઓ કહાનીઓ છે, પણ તેઓ ખોટું બોલે છે અને ક્યારેય આની જેવું નથી લાવી શકતા. ને એ સમયને યાદ કરો જ્યારે તેઓએ કહ્યું, એ પાલનહાર, જો આ હક છે અને તારા તરફથી છે તો અમારા પર આસમાનમાંથી પથ્થરોની વરસાદ કર ને અમારા માટે દર્દનાક અઝાબ મોકલી દે. પણ જ્યાં સુધી તમે તેઓની વચ્ચે છો ખુદા તેઓ પર અઝાબ નહીં મોકલે, તેમજ જ્યાં સુધી તેઓ ઇસ્તગફાર કરતા રહેશે ખુદા તેઓને અઝાબ નહીં કરે. ખુદા તેઓને અઝાબ શા માટે ન કરે જ્યારે કે તેઓ મસ્જિદુલ હરામ ની પાસેથી તૌહીદ પરસ્તોને ઇબાદત કરવાથી રોકે છે, જ્યારે તેઓ તેના ઉપર હક ધરાવતા નથી. તેના ઉપર હક તો ફક્ત પરહેજગારનો જ છે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી. તેઓની નમાઝ જ્યારે કે તેઓ દાવો કરે છે કે અમે પણ નમાઝ પઢીએ છીએ, ખુદાના ઘરની પાસે સીટી અને તાળીઓ વગાડવા સિવાય કાંઈ પણ નથી, તો હવે ન માનવાના કારણે ખુદાનો અઝાબ ચાખો. فسينفقونها ثم تكون عليهم حسرة ثم يغلبون والذين كفروا إلى جهنم يحشرون بيشك જેઓ ઈમાન નથી લાવ્યા નાસ્તિકો છે તેઓ પોતાનો માલ એવા મકસદ માટે ખર્ચે છે કે લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે તેઓ તે માલને એવી રીતે ખર્ચ્યા જ કરશે પછી એ જ તેમના માટે દુઃખનું કારણ બની જશે પછી તેઓ હારી જશે ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેમને જહન્નમ તરફ હંકારી લઈ જવામાં આવશે કે જેથી અલ્લાહ ના પાકોને પાકોથી છૂટા પાડી નાખે અને ના પાકને એકબીજા પર મૂકે પછી એ બધાનો ઢગલો કરે પછી એ આખા ઢગલાને જહન્નમમાં હડસેલી મૂકે તેઓ જ નુકસાન ઉઠાવનારા છે એ રસૂલ ઈમાન નહીં લાવનારાઓને કહે કે જો તેઓ અટકી જાય શરારતોથી અટકી જાય તો જે કાંઈ પહેલા થઈ ચૂક્યું છે તે તેમને માફ કરી દેવામાં આવશે અને જો ફરી પણ એવું જ કરશે તો તેમના બાપ દાદાઓનો રસ્તો તો નક્કી થઈ ચૂક્યો છે યાની કે તેની જેવી હાલત થઈ હશે તેમની પણ હાલત તેવી જ થશે અને તેમની સાથે અહીં સુધી લડો કે ફિતનો બાકી રહે નહીં અને ધર્મ આખો ને આખો સિર્ફ અલ્લાહનો જ થઈને રહે પછી જો તેઓ અટકે યાની કે તમારી વિરુદ્ધતા કરતા અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કાંઈ કરે છે તેને જોનાર છે ને જો તેઓ મોઢું ફેરવે તો આ જાણી લો કે અલ્લાહ તમારો તરફદાર છે હિમાયતી છે ને તે સૌ કરતા શ્રેષ્ઠ સૌથી સારામાં સારો તરફદાર હિમાયતી અને સૌ કરતા શ્રેષ્ઠ સારામાં સારો મદદગાર છે